કે એમને પોતાને ઘણી વખત એવા વિચારો આવે કે આ સંસારમાં અશાંતિ અશાંતિ લાગે, સંસારમાં અશાંતિ અશાંતિ લાગે, કંટાળો આવે, ક્યાંય ગમે નહીં. પછી એમ થાય કે હું ક્યાંક ભાગી જઉં, શાંતિ મળે એટલા માટે. આમ બીજી રીતે ભૌતિકમાં કે બાહ્ય કોઈ એવું કોઈ કારણ નથી કે એવું દુઃખ નથી, પણ આમ પોતાને આવા ઘણા વખત આવા વિચારો આવ્યા કરે છે. એટલે આના માટે આપની પાસે આવ્યા છે. એવું છે ને, વિચારો ને વિચારો ને તમારો પર સામિત્વ પણ છે. તમારો માલિક છે વિચારો, કે વિચાર ના માલિક તમે છો? નહીં, બરાબર છે. એમ કે છે કે આ વિચારો આવે અને પાછા જતા રહે, વિચારો આવે અને પછી પાછા જતા રહે, સતત ના રહે. તમને શું નુકસાન એમ થઈ આવે? એટલે ક્યાંય ચેન ના પડે, ગમે નહીં. પણ દાદા, આપડે આપડા ઘરમાં બેઠા હોઈએ તો, પણ ટોળામાં ફસી ગયા હોઈએ તો, આપડા ઘરમાં બેઠા હોઈએ તો મારી બધી જોઈએ બધું, પણ ભાઈ ટોળામાં ફસી ગયા હોઈએ તો મહિનાથી મને વિચાર છે કે આ અભ્યાસ કરવો છે, આ અભ્યાસ કરવો છે. વિચાર છે ને તો આવે છે ને યાર, કે અમે કે આપડે સાંભળવું અને પછી કેવું એટલે નોંધ કરીએ છીએ. અમે તારે અભ્યાસ કરવો છે આપડે કઈ નોંધ કરી, તારે અભ્યાસ કરવો તો આપડે ના કરી. અમે જે તારે તારે જે રીતે નાખીએ અમારી પાસે પછી વિચારો બિચારો વધારે બંધ થઈ ગયા. ભાઈ ને અરે નકર વિચારો કઈ તમારા સાબિત છે? વિચાર બી કમે જતો હોય. બાપ ને મારું એવા વિચાર આવે છોકરા ને, માટે કઈ આપડે સ્વામી છે એવું કરવાનું ત્યાં રહે તો કરે એવા વિચાર આવે ને. એટલે આપડે ભડકી દેવાનો વિચાર તો આવે. વિચાર નો વાંધો નહીં બેન, કાઢી આપી દીધું. જપ કરતી વખતે મન અનેક જગ્યાએ ભટકે છે તો શું કરવું? મન સ્થિર થતું નથી. જપ કરવાનું ચાલુ રાખવું. અશ્વિનભાઈ, જપ એનું નામ કહેવાય. જપ એકદમ યજ્ઞ છે. જપ યજ્ઞ, જપ યજ્ઞ કોનું નામ કહેવાય? કે એકાગ્રતા થતી હોય, મન સ્થિર થતું હોય તો એ જપ યજ્ઞ કહેવાય. તો આત્મા માળા ભર્યા કરતી હોય અને મન સ્થિર ના રહેતું હોય, એટલે માળા ના શું કરવાની? મન ની સ્થિરતા માટે તો પછી શું કરવું? મન ની સ્થિરતા માટે તો શું કરવું? મન આગુ બાજુ ના થાય એવું કરવું પડે. એનો ઉપાય શું? કઠોર ઉપાય છે અને સરળ ઉપાય છે. સરળ જે છે એ કઠોર જે છે. કઠોર થાય તો આપડી કોઈ કોઈ કરી ત્રણ ચતુર આગુ બાજુ ના થાય. આપડી કોઈ કહીએ આગુ બાજુ ના થાય. એની સરળ કયો આવે? અને સરળ બોલો દાદા ભગવાન ના ચિંતે દેખાય. બોલો દાદા ભગવાન એ જ દેખાય. એ શું હશે? એટલે કર્મ બધા ઢીલા થઈ ગયા છે. કર્મ જ પર અંત છે. સારું દેખાય છે. અંધારું દેખાતું નહીં ને? દેખાતું એના માટે શું પ્રયાસ કરવાના? સમ્યક દર્શન તો સમ્યક દર્શન જેવું થયું હોય એવા પુરુષો ને જગમાં જઈએ તો સમ્યક દર્શન પ્રગટ થાય, એમને સમ્યક દર્શન થાય નથી. કારણ કે ઉત્તર ગુનાઓમાં શિક્ષણ કરે થઈ શકે નહીં. આ સમ્યક દર્શન વાળા છે એનું ઓળખાણ કેવી રીતે પડે? હા, એનામાં આત્મગુણ આયા હોય, કથાય ભાવ લગભગ તરાજ તેવા થયા હોય, કથાય ભાવ માનતાની ઈચ્છાઓ ના હોય, લક્ષ્મી ની માનતા ચાર ખબર પડશે. મિત્ર દર્શન છે એ તમને ખબર છે ને? કેરા દી શું નામ છે? નંદલાલ. નંદલાલ શું એ વાત સાચી છે? શું છો તમે? વાંચેલું ને સાંભળેલું છે કે આત્મા છીએ પણ અનુભવ નથી. એટલે અનુભવ માં તો નંદલાલ જ છો ને? એટલે હું નંદલાલ છું જે તમે આત્મા છો એ જાણતા નથી. જ્યાં નથી તમે તે આરોપ કરો છો હું નંદલાલ છું. એ સાથે પહેલી રાઉન્ડ બની બેસે મનના કષાયો ને શાંત પાડવા માટે શું કરવું? એ બધું અમે કરીએ છીએ. તમારે શું થાય? તમારે શું થયા? અને ક્રમમાં ક્રમિક નથી અપાય છે એટલે આ થાય કૃષિકારનો ચિત્ત માફ કરી શકે. આટલી અગ્નિ ત્રિવેદતા કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હે અચ્યુત, આપની કૃપાથી મોહ નાશ પામ્યો છે અને મેં સ્મૃતિ મેળવી છે. હવે હું સંશય રહિત થઈ ઉભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. તો એ જે સ્મૃતિ ની વાત છે કે સ્મૃતિ મેળવી છે, કઈ સ્મૃતિ? આ ગીતા નો શ્લોક છે કે આપની કૃપાથી મોહ નાશ પામ્યો છે અને મેં સ્મૃતિ મેળવી છે. પણ ક્રમિક માં સ્મૃતિ ગણાય અને આપણામાં લક્ષ ગણાય. આપણામાં સ્મૃતિ જ ના હોય. સ્મૃતિ તો આપણા બિલકુલ વિસ્તૃત જગત વિસ્તૃત. એટલે આ સ્મૃતિ એ ગરીબ માર્ગ માં સ્મૃતિ અને ગણાય છે આત્મા ની સ્મૃતિ. પછી દાદા એક એવું પ્રશ્ન પૂછ્યો છે અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ હું જાણું છું પણ તું જાણતો નથી. એટલે કે નાની દશા પ્રાપ્ત થતા પહેલા ઘણા જન્મોમાં કૃષ્ણ ભગવાન પણ અજ્ઞાન અવસ્થામાં રહ્યા છે એમ આગળ રહ્યું. બીજી એક વાત આવે છે કે કૃષ્ણ ભગવાને અર્જુન ને કહ્યું કે મારા અને તારા ઘણા અવતારો થઈ ગયા છે, તને એની ખબર નથી, હું જાણું છું. એટલે કે એનો અર્થ એવો થયો ને કે અજ્ઞાન દશામાં કૃષ્ણ ભગવાન ને પણ ઘણા અવતારો થયા હશે. ઘણા એટલે આ બધો કારણ કે એ સાધારણ માણસ કૃષ્ણ, એ સાધારણ માણસ, એ સાધારણ માણસ અર્જુન, એ સાધારણ માણસ. આ સાધારણ માણસ માંથી અસાધારણ થયેલા છે. શું થયું છે? સાધારણ માંથી અસાધારણ, અસાધારણ થયેલા છે. હવે તમે સાધારણ માંથી અસાધારણ થયે બધા ને છૂટ છે. સાધારણ માંથી અસાધારણ બધાને છૂટ છે. એવો કોઈ મોટો નથી, કોઈ નથી. આ તો ભક્તો ભક્તો એક્ઝેગરેશન કરી નાખે છે. શું કરે છે? મારી ના ભક્તો મારી ને એક્ઝેગરેશન કરે, રામ ના ભક્તો રામ ને એક્ઝેગરેશન કરવું એનો મિનિંગ છે. સાધારણ અસાધારણ થવો નિયમ જ છે. બાર મંદિર નો છોકરો ગ્રેજ્યુએટ થયેલો હોય છે તો શું કૃષ્ણ ભગવાન માટે બાર મંદિર નહીં હોય? કેટલા લોકો બુદ્ધિશાળી આ લોકો. મારી ભગવાન માટે બાર મંદિર હતું, બધાને માટે બાર મંદિર થી આ છે. અનુભવ બધા બાર મંદિર તે રીતે નો અનુભવ કહેવાય. એ ભગવાન થઈ છે કે નહીં? ભગવાન એટલે બધી બધી અવસ્થા દશા ના અનુભવી ને તો અવસ્થા અનુભવી. સ્મૃતિ લખી છે આત્મા ને જ્ઞાન ની સ્મૃતિ, આત્મા ની સ્મૃતિ. સ્મૃતિ નો અર્થ શું થાય કે સ્મૃતિ એટલે સ્મરણ, સ્મરણ. શું કે? સ્મરણ. અને સ્મરણ નો સ્વભાવ વિસ્મરણ થયું છે. એટલે લક્ષ હોય તો એનો લક્ષ રહી ગયો તો પછી એના અનુસંધાન માં એમ કહ્યું છે ને કે હું તને મોક્ષ આપીશ, એટલે લક્ષ બેસાડી એમ કેવાય ને. કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે હું તને મોક્ષ આપીશ, તો એનો અર્થ એવો થયો કે આ લક્ષ બેસાડી આપીશ. હા, કૃષ્ણ ભગવાન હું તને આપીશ એમ કહે છે ને. તે લોકો એમની ભાષામાં વાત કરે છે, કૃષ્ણ એમની ભાષામાં વાત કરે છે. જ્ઞાનીઓ સમજે છે કૃષ્ણ બરોબર કહે છે, લોક સમજે છે કે આ કૃષ્ણ ભગવાન આપે છે, હું લઉં છું. સમજે ને? તું આત્મા થઈ જાય કે છે. શું કે છે? આત્મા. હું આત્મા છું અને તું મારામાં બધું અર્પણ કરી દે. તારા એટલે તું તારા આત્મા તારું અર્પણ કરી દે. આત્મબુદ્ધિ રાખ કે છે, એવું કહે છે. બીજું કોઈ કહેતા બધા ધર્મ છોડી દે. કોણ નો ધર્મ? વાંચનો ધર્મ? બધા છોડી દે. આત્માના ધર્મ આવી જાય. આત્માનો ધર્મ શું થાય? કઈક ના સાધુ એવું કે અમારે છે. એના પર આખી ગીતા લખેલી. જ્ઞાન, જ્ઞાન નો જ મહિમા છે ને. જ્ઞાન નો અનુભવ, જ્ઞાન નો આમાં એક શ્લોક આવે છે કે વિજ્ઞાન એટલે વિજ્ઞાન છે. જ્ઞાન વિજ્ઞાન છે. આ એક વિજ્ઞાન ની વાત છે. કૃષ્ણ ભગવાને કહી છે કે હું તને વિજ્ઞાન આપું. જ્ઞાન એટલે વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તે વિજ્ઞાન. હું તને વિજ્ઞાન સહિત આ જ્ઞાન આપું છું. તેને જાણ્યા પછી આ લોક શરૂ થશે. આ વિજ્ઞાન જાણ્યા પછી બીજું કુશાણ. તેને જાણ્યા પછી આ લોકો બીજું વિશે જાણવા જેવું બાકી રહેતું નથી. બરાબર. રાધેશ્યામ ભાઈ કે છે કે આપે કહ્યું ને કે બાળ મંદિર થી લઈને તો છે કૃષ્ણ ભગવાન, પણ બાળ મંદિર થી લઈને છે કોલેજ ના બીએ સુધી ગયા. સાધારણ માંથી અસાધારણ થયેલા છે. તો એમાં પણ આ બધું ક્રમ થયો ને, ઉત્ક્રાંતિ નો ક્રમ થયો ને. ત્યાં અક્રમ ના હોય ને અક્રમ હોય નઈ કોઈ જગ્યાએ. અક્રમ તો આ કોક દયા ક્રમ જ છે બધું જગત. ક્રમ થી ચડે પડે ચડે પડે ચડે પડે ચડે પડે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ. આ તો કોક વગર લિફ્ટ નીકળે બસ લિફ્ટ જ ના હોય તે બહુ મહાપુરુષારી હોય તો કોક આ કાળમાં આ કાળમાં શાંતિ તો થઈ ગઈ પણ ચિંતા રહી પડતી એ મોટા મોટા ભગવાન નતા ચિંતા રહી પડતા. કૃષ્ણ ભગવાન ને ચિંતા હોતી આ તમે કહ્યું શ્રીમદ રાજચંદ્ર કે છે કે મને બહાર ચિંતા રહે છે અંદર છે આનંદ રહેશે. બાહ્ય ચિંતા જાય નહીં કોઈને શિક્ષણ કરતી આ તમે તમારે અક્રમ વિજ્ઞાન લઈને જુઓ કે ચિંતા ગઈ છે બધા કહેવાય ચિંતા ગઈ. સર મેં મહારાજ ને પૂછ્યું મહારાજ આ તમારું જમવાનું વાસણ તૂટી જાય તો તમને કશું થાય નહીં ને ટકના કડાપો ઝગડો થઈ જાય કે એનું કા સંસારીઓ ચાલા ફૂટી જાય છે એટલે કડાપો ઝગડો ત્યારે એવો બધા એવો તારું કે એટલે કડાપો ઝગડો ના થાય સંસારી ને એટલે ભગવાન જ થઈ ગયો તો કડાપો ઝગડો ના થાય એટલે ભગવાન કહેવાય કે આ તો ચિંતા ગજબ નું પદ છે. ચિંતા રહી શ્રમિક માર્ગ ના જ્ઞાનીઓ જોયેલું ના હોય આપણને. શ્રમિક માર્ગ નું જ્ઞાન શું કે છે કે અહંકાર ને શુદ્ધિકરણ કરવાનું હોય. શું કરવાનું હોય? અહંકાર શુદ્ધ કરતા અહંકાર અહંકાર માં એક પરમાણુ માત્ર પણ માન ના હોય લોભ ના હોય એ હોય ખેંચી દેવાનું હોય ખેંચી દેવાનું હોય ખેંચી દેવાનું. એમ કરતા કરતા અહંકાર જુદો થયો એટલે સુધાર પર એક અહંકાર સુધાય પણ છેલ્લા અવતારમાં અહંકાર સુધાય અને આ અહંકાર ઉડી ગયો આખો ખૂબ થઈને ઉડી ગયો. તેથી ચિંતા અહંકાર જાય તો જ ચિંતા બનતા એની ચિંતા બંધ ના થાય કરવા અહંકાર જાય. વિષ્ણુ ભાઈ પાઠક સેવાને અહંકાર કર્યો ભગવાન થઈ ગયા કે અજય છે પણ અત્યારે કે છે આમ ભગવાન છે કે ચલો પૂછવા જાય જવાબ તો ના આવે લોકો વાત થયા પછી ખોટી વાત લોકો પૂછવા છે ને એટલે કહેવાય નહીં તમારે ચાલો ને જ્ઞાની છું એવી ના કહેવાય તો જ્ઞાની પણ કહેવાય નહીં એટલે તો પૂછો ટોળે ટોળો અરે હું તો કોઈ પૂછવા તો જા બાપ સારો લાગો હા માટે અનુભવ જ્ઞાની થવું છે ધીમે ધીમે અનુભવ થતા જાય તેમ તેમ મને પ્રેક્ટિસ માં આવતું જશે. કેટલા બધા અનુભવ થયા તાર અનુભવ અનુભવ ને રહીને તો ચિંતા નહીં થતી. અનુભવી જ્ઞાની તો મારે ચિંતા થતી અને ભગવાને કોઈ ચિંતા નથી એ માણસ કોઈ પણ હોતો નથી આ રડ ઉપર અને છે આજે આપણે એ જોઈએ છે. અને બીજું માર ખાવાના શોખીન સાથે આપણે ત્યાં માર ખાનારા શોખીન પાર ત્યારે પાઠ મને કહે આવું હશે માર ખાવાના શોખીન તે હશે છે સાથી અમને માથા પૂછાય છે કે સર કે એમને એટલું બધું ભટપટ સુખ મળ્યું છે તો આ તો હિસાબ જ નહીં કહેવાય કેટલા બધા દુખ્યા છે તે આવે તે પહેલા રડવા પડે કકાર સમીરે જો આપવા સાચા કે લોકો જો આપે ના ભાઈ તમે જે કરો એ તમે પાંચે આટલા જુદો કરી આગળ પાંચે રહી ગયો સંસાર ધંધા લગી નથી ધંધા લગે તે ઉપાધિ છે ધંધા ના હોય અમે ધંધા નથી કે આચાર્ય તો ઉમતા પીટી ગઈ પણ તમારે નાટકી રાખવું પડે ને ના રાખવું પડે ચારિત્ર મો જોયા કરવાનો શું કરું જોવાનું બધે તમે બીજું ના કરતો સમજો ને જોયા રાધેશ્યામ પીએ અને અમે જોઈએ તો જોવાદાર એમ નહી એટલે જે પરિણામ પામી ગયેલો બો પરિણામ પામી રિઝલ્ટ પાછલા રિઝલ્ટ ને જોડી માફી ના કરશે આ નવી પરીક્ષા પૂરી ના થાય આ નવી પરીક્ષા આપવા બે તેમાં બી એવું બગડે નહીં શું બધું જૂનું બગડ્યું એવું ભલે કયું પણ એવું ના બગડે